વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 75મો સર્ગ. શ્રીરામ લક્ષ્મણની વાતચીત તથા એ બંને ભાઈઓએ પંપા સરોવરના તટ પર જવું, પોતાના તેજથી પ્રકાશિત થનારી સબરીના દિવ્ય લોકમાં ચાલ્યા ગયા પછી ભાઈ લક્ષ્મણ સહિત ધર્માત્મા રઘુનાથજીએ એ મહાત્મા મહર્ષિઓના પ્રભાવનું ચિંતન કર્યું અને પછી પોતાના હિતમાં જોડાયેલા એકાગ્રચિત લક્ષ્મણને શ્રીરામે આમ કહ્યું, સૌમ્ય, મેં પુણ્યાત્મા મહર્ષિઓના આ પવિત્ર આશ્રમ જોયો. અહીં આશ્ચર્યજનક અનેક વાતો છે. હરણ અને વાઘ એકબીજા પર વિશ્વાસ કરે છે. વિવિધ પ્રકારના પક્ષીઓ આ આશ્રમનું સેવન કરે છે. લક્ષ્મણ, અહીં જે સાતે સમુદ્રના જળથી ભરેલા તીર્થ છે એમાં આપણે વિધિપૂર્વક સ્નાન કર્યું છે તથા પિતૃતર્પણ કર્યું છે. એનાથી આપણા સર્વ અશુભ નષ્ટ થઈ ગયા અને આપણા કલ્યાણનો સમય આવી પહોંચ્યો છે. સુમિત્રા કુમાર, એના લીધે આ સમયે મારા મનમાં વિશેષ પ્રસન્નતા થઈ રહી છે. નરશ્રેષ્ઠ, હવે મારા હૃદયમાંથી કોઈ શુભ સંકલ્પ ઉત્પન્ન થવાનો છે, તેથી ચાલો આપણે બંને પરમ સુંદર પંપા સરોવરના તટ પર જઈએ. ત્યાંથી થોડેક દૂર ઋષ્યમુખ પર્વત શોભી રહ્યો છે, જ્યાં સૂર્યપુત્ર ધર્માત્મા સુગ્રીવ રહે છે. વાલીના ભયથી સદા ભયભીત રહેવાના કારણે સુગ્રીવ ચાર વાનરોની સાથે એ પર્વત પર રહે છે. મને વાનર શ્રેષ્ઠ સુગ્રીવને મળવાની ઉતાવળ છે, કેમ કે સીતાને શોધનું કાર્ય એમને અધીન છે. આવી વાત કરી રહેલા વીર શ્રીરામને સુમિત્રા કુમાર લક્ષ્મણે આમ કહ્યું, ભાઈ, આપણે હવે તરત ત્યાં જવું જોઈએ. મારું મન પણ ત્યાં જવા અધીરું બની ગયું છે. ત્યાર પછી પ્રજાપાલક ભગવાન શ્રીરામ લક્ષ્મણની સાથે આશ્રમમાંથી નીકળીને ચારે બાજુ ફૂલોથી ભરચક વિવિધ પ્રકારના વૃક્ષોની શોભા નિહાળતા પંપા સરોવરના કિનારે આવ્યા. વિશાળ વન, ટીટોળી, મોર, લકડખોદ અને પોપટ તથા બીજા અનેક પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યું હતું. શ્રીરામના વનમાં સીતાજીને મળવાની તીવ્ર લાલસા જાગૃત થઈ ગઈ હતી. એના કારણે તેઓ દુઃખી થઈને વિવિધ પ્રકારના વૃક્ષો અને જાત જાતના સરોવરની શોભા જોતા રહીને એ ઉત્તમ જળાશય પાસે પહોંચ્યા. પંપા નામથી પ્રસિદ્ધ એ સરોવરમાં પીવાનું સ્વચ્છ જળ હતું. શ્રીરામ દૂર દેશથી ચાલીને ત્યાં આવ્યા. પછી એમણે મતંગ સરસ નામના કુંડમાં સ્નાન કર્યું. એ બંને રઘુવંશી વીર ત્યાં શાંત અને એકાગ્રચિત્તે પહોંચ્યા હતા. સીતાના શોકમાં વ્યાકુળ થયેલા દશરથ નંદન શ્રીરામે એ રમણીય સરોવર પંપામાં પ્રવેશ કર્યો, જે કમળોથી છવાયેલું હતું. એના તટ પર તિલક, અશોક, નાગકેસર, બકુલ તથા ઉદાલકના વૃક્ષો એની શોભા વધારી રહ્યા હતા. વિવિધ પ્રકારના રમણીય ઉપવનોથી એ સરોવર ઘેરાયેલું હતું. એનું જળ કમળના ફૂલોથી આચ્છાદિત હતું અને સ્ફટિકમણી જેવું સ્વચ્છ દેખાતું હતું. જળની નીચે સ્વચ્છ રેતી પાથરાયેલી હતી. એમાં માછલીઓ અને કાચબા ભરપૂર હતા. કિનારા પરના વૃક્ષો એની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. એ તલાવડી બધી બાજુ લતાઓથી વેટળાયેલી હોવાથી જાણે સખીઓની વચ્ચે હોય એવું લાગતું હતું. કિન્નર, નાગ, ગંધર્વ, યક્ષ અને રાક્ષસ એનું સેવન કરતા હતા. વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત એ પંપા શીતળ જળના સુંદર નિધિ લાગતી હતી. લાલ કમળોથી એ તામ્રવર્ણની, કુમુદ પુષ્પોના સમૂહથી શુક્લવર્ણની તથા નીલ કમળોના સમુદાયથી નીલવર્ણની દેખાતી હોવાથી બહુરંગી ગાલીચા જેવી શોભી રહી હતી. એ તલાવડીમાં અરવિંદ અને ઉત્પલ શ્વેત કમળ ખીલેલા હતા. પદ્મ અને સુગંધિક જાતિના પુષ્પો શોભતા હતા. મહોરેલા આંબાના વૃક્ષો એની ચારે બાજુ હતા તથા મયુરોનો કેકારો ત્યાં ગુંજી રહ્યો હતો. સુમિત્રા કુમાર લક્ષ્મણ સહિત શ્રીરામ જ્યારે મનોહર પંપાને જોયું ત્યારે એમના મનમાં સીતાના વિરહની વેદના વધારે તીવ્ર બની ગઈ અને તેથી એ તેજસ્વી દશરથ નંદન શ્રીરામ ત્યાં વિલાપ કરવા લાગ્યા. तिलक बिजोरू वड़ लोद्र खिलेली करण पुष्प सहित नाग केसर मालती मोगरो उमरडो निचुल वंजुल नेतर अशोक सप्तपर्ण कतक माधवीलता तथा अन्य विविध प्रकारना वृक्षोंथी सुशोभित पंपा तलावड़ी जात जातना वस्त्र आभूषणोंथी सजेली युवती जेवी लागती हती। एना किनारा पर विविध धातुओंथी शोभतो ऋष्यमुख नामनो विख्यात पर्वत सुशोभित हतो। एना पर फूलोंथी भरचक विचित्र वृक्षों शोभी रह्या हता। वृक्षरजा नामना महात्मा वानरना पुत्र कपिश्रेष्ठ महापराक्रमी सुग्रीव त्यां रहता था। ए समय सत्य पराक्रमी श्रीरामे फरी लक्ष्मण ने कह्यु, नरश्रेष्ठ लक्ष्मण, तमे वानर राज सुग्रीव पासे चालो, हम सीता विना कई रीते जीवित रही शको। आम कहीने सीताना दर्शननी इच्छा थी दुखी तथा एमना प्रत्येक अनन्य अनुराग राखनारा श्रीराम ए महान शोक ने प्रकट करता रहीने ए मनोरम्य पंपा सरोवर में उतरिया। वननी शोभा जोता रहीने क्रमशः त्यां जने लक्ष्मण सहित श्रीरामे पंपा ने जोयु। एनी नजीकना वनों बहु सुंदर अने जोवालायक हता। अनेक प्रकारना टोळे टोळा पक्षीओ त्यां बधी बाजू भरपूर हता। भाई सहित श्री रामचंद्रजीए पंपाना जलमां प्रवेश कर्यो। आ रीते श्री वाल्मीकि रचित आर श्रामण आदिकाव्यना अरण्यकांडमां 75मो सर्ग समाप्त थयो। बोलो श्री रामचंद्र भगवान की जय।